છે જે શાસ્ત્ર, અને એમાં જે ધર્માર્થ કામ મોક્ષનું નિરૂપણ છે એ તો અલૌકિક પુરુષાર્થો છે અથવા તો એ વૈદિક પુરુષાર્થો છે. અને ભગવાને ઋષિમુનિઓને આજ્ઞા કરી અને એ શાસ્ત્રના આધારે ભગવાનની વાણીને સમજી અને જે ધર્માર્થ કામ મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું છે એ ઋષિ વિચારિત છે. આટલો ભેદ છે, આમાં મુખ્ય ભેદ આ છે. બરાબર, હવે આગળ ચાલીએ. મોક્ષ શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથમાં ચાર પુરુષાર્થોમાંથી એક જ પુરુષાર્થનું નિરૂપણ કર્યું છે વિસ્તારપૂર્વક, અને એ મોક્ષ પુરુષાર્થ છે. ત્રણ પુરુષાર્થોનું નિરૂપણ શા માટે નથી કર્યું? એટલે નથી કર્યું. તો મોક્ષ પણ વર્ણવાયેલું છે, તો મોક્ષનું શા માટે કર્યું અને આ ત્રણ ને કેમ છોડ્યા? મોક્ષ સિદ્ધ કરવા વાળું. અચ્છા, બીજું કોઈ કહેશે? શું વાંચી વાંચીને જવાબ આપે? હા બોલો નરેન્દ્રભાઈ. ચાર પ્રકારના જે પુરુષાર્થ છે એમાં ત્રણ પ્રકારના પુરુષાર્થ તો શાસ્ત્રમાં, આમ રાખો ને, ત્રણ પ્રકારના પુરુષાર્થ શાસ્ત્રમાં સારી રીતે વર્ણવાયેલા છે. હા, અને જે ચોથા મોક્ષના પણ, મોક્ષને પણ શાસ્ત્રમાં વર્ણવાયેલા છે પણ એ વિવિધ રૂપે વર્ણવાયેલા છે, અને એમાંથી કઈ કયો કયા પ્રકારનો મોક્ષ કયા જીવ માટે અનુકૂળ છે અને એની કેવા રુચિવાળા જીવને કયો મોક્ષ મેળવવા માટે કોની પાસે જવું, અને જો તમારે આ મોક્ષ જોઈતો હોય તો પુષ્ટિમાર્ગમાં આવું કે ન આવું એની સમજ માટે. શાબાશ. તો મૂળ આ વાત છે કે મોક્ષશાસ્ત્ર છે, અલગથી મોક્ષશાસ્ત્રનું નિરૂપણ નથી, પરંતુ બધા શાસ્ત્રોમાં મોક્ષનું અલગ અલગ સ્વરૂપ વર્ણવેલું છે, એના અલગ અલગ ઉપાયો બતાવેલા છે. એટલે મોક્ષના સ્વરૂપના વિષયમાં અને એના સાધનો, એને પ્રાપ્ત કરવાના સાધનોના વિષયમાં પણ ગડમથલ જીવાત્માના મનમાં રહી શકે એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા ઓર સ્પષ્ટ કરીને બતાવ્યું છે. મોક્ષ વિષયના કેટલા શાસ્ત્રો કે કેટલા ઉપાયો બાલબોધમાં વર્ણિત છે? કુલ ચાર. મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી, એને શ્રી મહાપ્રભુજીએ બે ભાગમાં વિભક્ત કર્યા છે, સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષ. બહુ એકદમ તૈયાર કરીને આવ્યા છે. તો મોક્ષના બે પ્રકારો છે, એક તો સ્વતઃ મોક્ષ પ્રાપ્તિ અને એક પરતઃ મોક્ષ પ્રાપ્તિ. હવે આ બાજુથી કોઈ કહેજો, સ્વતઃ મોક્ષ પ્રાપ્તિના બે ઉપાયો કયા કયા? જો પોતાના ઉત્કર્ષનો અભિમાન થઈ જશે તો અપરાધ પડશે. સાંખ્ય અને યોગ, સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર એ સ્વતઃ મોક્ષ પ્રાપ્તિના ઉપાયો છે, અને બે ઉપાયો પરતો મોક્ષ શાસ્ત્ર છે. એ કયા કયા? શિવભક્તિ અને વિષ્ણુ ભક્તિ. તો શિવભક્તિ અને વિષ્ણુ ભક્તિ આ કોઈકનો આશરો લઈને, કોઈ દેવનો આશરો લઈને અને મોક્ષ પ્રાપ્તિના ઉપાયો છે. આમ કુલ ચાર શાસ્ત્રો છે. સાંખ્ય અને યોગ મોક્ષ પ્રાપ્તિના ઉપાયો બતાવે છે, એમાં શું તફાવત છે? સાંખ્ય શાસ્ત્ર જ્ઞાન માર્ગ બતાવે છે અને યોગ કો ધ્યાન, ધ્યાન ત્યાગ, યોગમાં ત્યાગ. અત્યાગે યોગ માર્ગો હિ, હા શાબાશ. આ દિનેશભાઈ જરા સ્પષ્ટ કરો તો માઇકમાં જરા જો. યોગની અંદર મનથી ત્યાગ કરવાનો છે અને પેલાની અંદર ભૌતિક રીતે ત્યાગ કરવાનો. એટલે બાહ્ય ત્યાગ અને આંતર ત્યાગ એમ બે ઉપાયો છે. એમાં સાંખ્યશાસ્ત્ર બાહ્ય ત્યાગનો ઉપાય બતાવે છે અને યોગ માર્ગ છે એ આંતર ત્યાગનો ઉપાય બતાવે છે. એટલે ત્યાગોપી મનસૈવહી, યોગ માર્ગની અંદર આંતર ત્યાગ છે, પણ શું કેવલ આંતર ત્યાગથી મોક્ષ મળી જશે કે બીજું કંઈ ઉપાય છે? નિગ્રહ, બીજું કંઈ? હું હિન્ટ આપું છું, યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધે યોગે કૃતાર્થતા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ એ તો કરવું પડશે, એના વગર તો ખાલી આંતર ત્યાગથી કંઈ સિદ્ધિ પ્રાપ્ત નહીં થઈ જાય. તો સિદ્ધે યોગે કૃતાર્થતા એનો અર્થ શું? યોગ સિદ્ધ જ્યારે થઈ જશે ત્યારે કૃતાર્થતા થશે. યોગની સિદ્ધિ શું? સમાધિ. સમાધિના કેટલા પ્રકાર એ બાલબોધમાં આવતું નથી. આ બે, સબીજ અને નિર્બીજ, અથવા સવિકલ્પક સમાધિ અને નિર્વિકલ્પક સમાધિ. તો સવિકલ્પક સમાધિ એવી અવસ્થા છે કે જે વખતે હું જે સમાધિ લગાવે છે એ અને એ જેની અંદર ધ્યાન કરી રહ્યો છે એનો ભેદ વિદ્યમાન છે એવી અવસ્થા છે, એ સવિકલ્પ છે. અને જે વખતે એ ભેદ પણ નષ્ટ થઈ જાય અને તદાકાર થઈ જાય તો નિર્વિકલ્પક સમાધિ છે, એને સબીજ નિર્બીજ પણ કહેવાય છે. તો યોગ માર્ગ આ રીતે બતાવે છે. તે પછી સાંખ્યશાસ્ત્ર, એની અંદર આપણે સમજ્યો પરાશ્રય મોક્ષનું સ્વરૂપ પણ સમજાવ્યા. હવે જીવાત્માના મહાપ્રભુજી કહે છે, જીવાહા સ્વભાવતો દુષ્ટાહા. સ્વભાવતઃ દુષ્ટ જીવ શું, કેવી રીતે, એના કયા દોષો? જીવના અંદર રહેલો સ્વભાવગત દોષો કયા? પંચ અધ્યાસો. કયા કયા? આબાજુ બધા બોલે છે, આબાજુ બધા ચૂપ છે. સ્ત્રીના માત્ર વિશેષતા એમ કહ્યું છે. તો ભાઈ તમે ગુરુ છો પુષ્ટિ માર્ગના, તમારા તો પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, દેહાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, આ જે અધ્યાસ છે એ જીવના સ્વભાવગત દોષો છે. એટલે ભગવાન જીવાત્માને જ્યારે પ્રકટ કરે છે પોતાના સ્વરૂપમાંથી, તે વખતે જીવાત્મા તો ભગવાનના ગુણોથી પરિપૂર્ણ હોય છે, એટલે સચ્ચિદાનંદ સ્વરૂપથી પ્રકટ થાય છે. પરંતુ તે પછી પ્રભુ એમાંથી પોતાનો આનંદાંશ તિરોહિત કરે છે, એટલે જીવ સચ્ચિદાત્મક માત્ર રહે છે. તે વખતે પણ જીવ શુદ્ધ હોય છે, પરંતુ ભગવાન એમ ઈચ્છે છે કે હવે આ જીવાત્માને શરીર પણ પ્રાપ્ત થાય, એટલે ભગવાન જીવાત્માના અંદર શરીર અવિદ્યા માયાથી એને ગ્રસિત કરીને સૌથી પહેલાં એની સ્વરૂપ વિસ્મૃતિ કરાવે છે. સ્વરૂપ વિસ્મૃતિથી જીવાત્માને એ બોધ નથી રહી જતો કે હું ભગવાનનો ચિદંશ છું. તે સાથે એને પ્રાણ, ઇન્દ્રિય, દેહ, અંતઃકરણ વગેરેનો પણ સંસર્ગ થઈને હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું પ્રાણ છું, હું અંતઃકરણ છું, એ જાતની જીવની સમજ થઈ જાય છે. આ સમજ એની ગેરસમજ છે, કેમ કે જીવાત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે, જબકિ પ્રાણ, ઇન્દ્રિય, દેહ, અંતઃકરણ એ ચૈતન્ય નથી, એ જડ છે. તો જડના અંદર પોતાના સ્વરૂપનો બોધ થવો એની અન્યથા પ્રતીતિ છે, એટલે એના સ્વભાવગત દોષોમાં એક વસ્તુ આવે છે. એને કારણે જીવના ઉપર જે પ્રભાવ પડે છે, એટલે હું સુખી છું, હું દુઃખી છું, હું પાપી છું, હું પુણ્યાત્મા છું, આ બધના જે એને બોધ થાય છે, મને ભૂખ લાગે છે, મને તરસ લાગે છે, મને ઠંડી ગરમી થાય છે, હું બીમાર છું, હું યુવા છું, હું રોગી છું, આ જાતની જે પ્રતીતિ છે એ વસ્તુતઃ જીવાત્માના અંદર આવી જાતની કોઈ શક્યતા નથી, પરંતુ દેહેન્દ્રિય પ્રાણાંતકરણના સંસર્ગથી આ જાતની જૂઠી પ્રતીતિ જીવાત્માને થાય છે, એનો સ્વભાવગત દોષ છે. હા, કરાવ્યું છે, કેમ કે ભગવાને કરાવ્યું તે છતાં પણ ભગવાનને આવો બોધ નથી થતો, થાય તો જીવને જ છે, તો જીવના સ્વભાવનો જ કહેવાશે ને, આપણે પીછે શું કહીએ, જીવને જ કરાવ્યો છે તો જીવને જ થશે. એટલે રંગ હોળીની અંદર આપણે રંગ કોઈ નાખે અને કોઈ કાળું રંગાઈ જાય અને પછી એને કોઈ કાલિયા કાલિયા કહે તો એવું કહે કે મેં ક્યાં રંગાયો છે, તો કોઈક રંગી ગયો, પણ જે રંગ્યો પણ રંગાયો તો તું જ છો ને, તો આખરે તો જીવ ઉપર જ આવશે. એની પોતાની પ્રતીતિ પણ તો એવી જ છે ને. દાખલા તરીકે આપણે જીવાત્મા તરીકે આપણને જે જાતનો ભગવાને અધ્યાસ સંપાદિત કર્યો છે તો એ અધ્યાસથી અધ્યસ્ત આપણે જ તો થઈ રહ્યા છીએ ને, કે હું બ્રાહ્મણ છું, હું શરદ ગોસ્વામી છું, હું આ છું તે છું, આ જાતનો જે બોધ છે એ તો આપણને જ થઈ રહ્યો છે. હવે થઈ રહ્યો છે તો એનાથી એ દોષથી દુષ્ટ તમે થયા જ, એને તો ના નહીં પાડી શકો. તો દોષ આપણા છે જ, એને તો કોઈ ના નહીં પાડી શકે. તો જીવાહા સ્વભાવતો દુષ્ટાહ, આ દોષના નિરાકરણનો ઉપાય બાલબોધમાં શું બતાવવામાં આવ્યો છે? અરે હાથ ઊંચા કરો, ગણગણાટ નહીં કરો, માઇકમાં લઈને જે બોલી શકો એવું સાહસ પ્રકટ કરો. શ્રવણ કીર્તન સ્મરણ, અચ્છા એટલે પરતઃ મોક્ષના ઉપાયની અંદર આ વાત આવી રહી છે. એક વાત ખાસ સમજજો, પ્રકરણનો ભેદ સમજજો. સ્વતઃ મોક્ષ ઉપાયના યોગ સાંખ્યનું પ્રકરણ સમાપ્ત થઈ ગયા પછી પરતો મોક્ષમાં શિવ અને વિષ્ણુની શરણાગતિ કે ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. એમાં જીવમાં રહેલા દોષોનું નિવારણના ઉપાય માટે સાંખ્ય કે યોગમાં બતાવેલા કોઈ ઉપાયો બતાવવામાં નથી આવી રહ્યા કે તમે ત્યાગ કરો કે તમે યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે કરો. તો ભક્તિમાર્ગી ઉપાય જે બતાવવામાં આવશે એની અંદર સ્વભાવગત દોષોને દૂર કરવાના ઉપાયો શું? દોષાભાવાય સર્વદા શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વમ કાર્યમ હિ સિદ્ધ્યતિ. શ્રવણ કીર્તન આદિ જે નવધા ભક્તિ શિવની કે વિષ્ણુની જે સતત કરશે, આ એમાં જે કોઈ પણ સાધન છે એનું સાતત્ય અનિવાર્ય છે. એટલે ક્ષણ માત્ર કરીને કે એક વખત કરી અને કોઈ એમ માનશે કે ભાઈ હું હવે મારા દોષ નિવૃત્ત થઈ ગયા, એમ પુષ્ટિમાર્ગીઓ પણ એવું માને છે ને કે એક વખત કાનમાં અષ્ટાક્ષર ફૂંકાઈ ગયો એટલે બધા પાપ ધોવાઈ ગયા, કે એક વખત બ્રહ્મસંબંધ થઈ ગયો એટલે બધા પાપ ધોવાઈ ગયા, એવી કોઈ આ ચમત્કારિક લાકડી નથી. જે કંઈ પણ કરવાનું છે જો સતત કરવામાં આવશે તો એનું પરિણામ આવી શકે. બાકી જો ભગવાનની કૃપાની દૃષ્ટિથી આને વિચારો તો કંઈ કર્યા વગર પણ ભગવાન દૂર કરી શકે છે, તો એના માટે તો બ્રહ્મસંબંધ કે અષ્ટાક્ષરની પણ જરૂર નથી. પછી તો પ્રભુનો પ્રમેય બલના વિચારથી તો કશું કરવાની જરૂર નથી. જો સાધન માર્ગને અનુસરી રહ્યા છો તો સાધનની પ્રણાલી જેમ છે તે રીતે કરશો તો જ ફળ થશે. એટલે શ્રવણાદિ તથા પ્રેમણા સર્વમ કાર્યમ હિ સિદ્ધ્યતિ. આ રીતે આપણે સારું એવું બાલબોધનું નિરૂપણ વિચાર્યું. હવે સમયને આપણે માન આપીને આશ્રયનું પદ બોલીએ. કાલે એમ કરો, તમે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ તૈયાર કરીને આવો, કાલે આપણે 15-20 મિનિટ એની પ્રશ્નોત્તરી કરીશું. બધા સમયસર આવી જજો તો ગ્રંથને આપણે સારી રીતે ન્યાય આપી શકીએ. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શિવલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દડૈન સો દડૈન ચરણન કે વલ્લભાધીશ. એટલે સૌથી પહેલો પ્રશ્ન તો એ જિજ્ઞાસા આપણને થાય કે આ ગ્રંથને શ્રી મહાપ્રભુજીએ રહસ્યરૂપ શા માટે કહ્યું છે? આ ગ્રંથમાં એવું શું છે કે જેને કારણે શ્રી મહાપ્રભુજીએ આને રહસ્ય નામ આપ્યું છે? કોઈ બતાવશો? હા, તમે માઇક એમને આપો ને. હા, એક આ ફિમેલ માઇક છે, એ મેલ માઇક છે. જે દંડવત રહસ્ય ગર્ભિત સૂચક છે કે આ આજ્ઞા કોણે ને કેવી રીતે આપી છે તે રહસ્ય પ્રદર્શિત કરવા માટે સિદ્ધાંત સિદ્ધાંત કોણે કહ્યો છે તે પ્રદર્શિત કરવા માટે રહસ્યનો ઉત્કર્ષ કરેલો છે. બહુ સુંદર. બીજો કોઈ પ્રયાસ કરશો? શું માઇકમાં જરા કહેશો કોણ બોલ્યું મારે? હા જરા જોરથી કહો. સર્વ સિદ્ધાંતો એમાં કહેવાયેલા છે એટલા માટે. બરોબર. બીજું કોઈ? પારુલ કહે છે કે એ એમાં ભગવાનના વચનો આવેલા છે એટલા માટે. હા માયાબેન. કે બ્રહ્મ સંબંધ લીધા પછી, બ્રહ્મ સંબંધ લીધા પછીથી આપણું કર્તવ્ય બતાવ્યું, આપણું કાર્ય બતાવ્યું, અને આપને જે બધા દોષો